श्री पद्म पुराण उत्तरखंड अध्याय 27 चातुर्मास्य व्रत नी विधि अने उद्यापन। नारद जी पूछ्यू, हे महेश्वर, पृथ्वी पर चातुर्मास व्रतना जे प्रसिद्ध नियम छे ते हूँ सांभळवा चाहूँ छू, तमे ते नियमोनु वर्णन करो। महादेव जी बोलिया, हे देवर्षि, सांभळो, हूँ तमारा प्रश्ननो उत्तर आपू छू। अषाढ़ शुक्ल पक्षनी एकादशी उपवास करीने भक्तिपूर्वक चातुर्मास व्रतनो नियम ग्रहण करवो। श्री हरि योग निंद्रा में प्रवृत्त थई जता मनुष्य चार मास अर्थात कार्तकनी पूर्णिमा सुधी जमीन पर सूवू जोईए। आ चार महीना दरमियान न तो घर के मंदिर नी प्रतिष्ठा थाय छे के न यज्ञ वगैरह कार्यो पण संपन्न थाय छे। लग्न यज्ञोपवीत बीजा मांगलिक कर्म राजाओं की यात्रा तथा विविध प्रकार की अन्य क्रियाओं पण थती नथी। मनुष्य 1000 अश्वमेघ यज्ञ करीने जे फल मेळवे छे तेज चातुर्मासना अनुष्ठान थी प्राप्त करी ले छे। ज्यारे જ્યારે સૂર્ય મિથુન રાશિ પર હોય ત્યારે ભગવાન મધુસૂદનને શયન કરવા આવવા અને તુલા રાશિના સૂર્ય થાય ત્યારે પુનઃ શ્રી હરિને શયનથી ઉઠાડવા, જો મલમાસ આવી જાય તો નિમ્ન લિખિત વિધિનું અનુષ્ઠાન કરવું। સાધક ભગવાન વિષ્ણુની પ્રતિમા સ્થાપિત કરે જે શંખ ચક્ર અને ગદા ધારણ કરનારી હોય, જેને પિતાંબર પહેરાવવામાં આવ્યું હોય તથા જે સૌમ્ય આકારની હોય, हे नारद, तेने शुद्ध ने सुंदर पलंग पर जेना पर सफेद चादर बिछावेली होय अने तकियो मुकेलो होय स्थापित करवी, पछी दूध दही मद ने घी थी नवडावीने उत्तम चंदन नो लेप करवो, त्यार पछी धूप देखाड़ी ने मनोहर फूलोनो शृंगार करे, आ प्रमाणे तेनी पूजा करीने नीचेना मंत्र थी प्रार्थना करे। सुप्ते त्वयि जगन्नाथ जगत सुप्तम भवेदीदम विबुद्धे त्वयि बुद्धयेत जगत सर्वम चराचरम। 66 अध्याय 15 श्लोक। हे जगन्नाथ, तमारा शयन करवाथी आ संपूर्ण जगत सुई जाय छे तथा तमारा जागृत थवाथी संपूर्ण चराचर जागी उठे छे। हे नार, આ પ્રમાણે ભગવાન વિષ્ણુની પ્રતિમાને સ્થાપિત કરીને તેમની આગળ સ્વયં વાણીથી કહીને ચાતુર્માસ વ્રતનો નિયમ લેવો। સ્ત્રી હોય કે પુરુષ જે ભગવાનનો ભક્ત હોય તેણે હરિબોધિની એકાદશી સુધી 4 મહિના માટે નિયમ અવશ્ય ગ્રહણ કરવો જોઈએ। જીતાત્મા પુરુષ નિર્મળ પ્રભાત કાળમાં ઉપવાસ કરીને નિત્ય કર્મ અનુષ્ઠાન કર્યા બાદ ભગવાન વિષ્ણુની સમક્ષ જે નિયમોને ગ્રહણ કરે છે તેમનું તથા તેમનું પાલન કરનારાઓનું અલગ અલગ ફળ હોય છે તે કહું છું। હે વિદ્વાન, ચાતુર્માસમાં ગોળનો ત્યાગ કરવાથી મનુષ્યને મધુરતાની પ્રાપ્તિ થાય છે। એ જ પ્રમાણે તેલનો ત્યાગ કરવાથી દીર્ઘાયુ સંતાન અને સુગંધિત તેલના ત્યાગથી અનુપમ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે। યોગાભ્યાસી મનુષ્ય બ્રહ્મપદને પ્રાપ્ત થાય છે। તાંબુલનો ત્યાગ કરવાથી મનુષ્ય ભોગ સામગ્રીથી સંપન્ન થાય છે અને તેનો કંઠ સુરીલો મધુર હોય છે। ઘીના ત્યાગથી લાવણ્યની પ્રાપ્તિ થાય છે। હે વિપ્ર, ફળનો ત્યાગ કરનારને ઘણા પુત્રોની પ્રાપ્તિ થાય છે। જે ચાતુર્માસ ખાખરાના પાંદડામાં ભોજન કરે છે તે રૂપવાન અને ભોગ સામગ્રીથી સંપન્ન થાય છે। દૂધ દહીં છોડનાર મનુષ્યને ગોલોક મળે છે। જે મૌન વ્રત ધારણ કરે છે તેની આજ્ઞા ભંગ થતી નથી। જે સ્થાલીપાક એટલે વટલોઈમાં ભોજન બનાવીને ખાવાનો ત્યાગ કરે છે તે ઇન્દ્રનું સિંહાસન પ્રાપ્ત કરે છે। હે નારદ, આ પ્રકારના ત્યાગથી ધર્મની સિદ્ધિ થાય છે। આની સાથે નમો નારાયણના જાપ કરવાથી 100 ગણું ફળ મળે છે। ચાતુર્માસ વ્રત કરનાર પુરુષ તળાવમાં સ્નાન કરવા માત્રથી ગંગા સ્નાનનું ફળ પામે છે. જે હંમેશા પૃથ્વી પર ભોજન કરે છે તે પૃથ્વીપતિ થાય છે. શ્રી વિષ્ણુની ચરણ વંદના કરવાથી ગોદાનનું ફળ મળે છે. તેમના ચરણ કમળના સ્પર્શ કરવાથી મનુષ્ય કૃતકૃત્ય થઈ જાય છે. દરરોજ એક જ સમય ભોજન કરનાર મનુષ્યને અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ મળે છે. જે શ્રી વિષ્ણુની 108 પરિક્રમા કરે છે તે દિવ્ય વિમાન પર યાત્રા કરે છે. હે વિદ્વાન, પંચગવ્ય ખાનારને ચાંદ્રાયણ વ્રતનું ફળ મળે છે. જે દરરોજ ભગવાન વિષ્ણુની આગળ શાસ્ત્ર વિનોદ દ્વારા લોકોને જ્ઞાન આપે છે તે વ્યાસ સ્વરૂપ વિદ્વાન શ્રી વિષ્ણુધામને પ્રાપ્ત થાય છે. તુલસી દળથી ભગવાનની પૂજા કરીને મનુષ્ય વૈકુંઠમાં જાય છે. સ્નાનમાં ગરમ જળનો ત્યાગ કરી દેવાથી પુષ્કર તીર્થમાં સ્નાન કરવાનું ફળ મળે છે. જે પાંદડાઓમાં ભોજન કરે છે તેને કુરુક્ષેત્રનું ફળ મળે છે. જે દરરોજ પથ્થરની શિલા પર ભોજન કરે છે તેને પ્રયાગ તીર્થનું પુણ્ય મળે છે. ચોમાસામાં કાંસાના વાસણનો ત્યાગ કરીને બીજી ધાતુઓના વાસણનો ઉપયોગ કરવો. બીજી કોઈ ધાતુનું પાત્ર ન મળે તો માટીનું જ પાત્ર ઉત્તમ છે અને સ્વયં ખાખરાના પાંદડામાં લાવીને તેનું પતરાળું બનાવીને તેમાં ભોજન કરવું. જે પૂરા એક વર્ષ સુધી દરરોજ અગ્નિહોત્ર કરે છે અને જે વનમાં રહીને પાંદડાઓમાં ભોજન કરે છે તે બંનેનું સરખું ફળ મળે છે. ખાખરાના પાંદડામાં કરેલું ભોજન ચાંદ્રાયણ સમાન માનવામાં આવે છે. ખાખરાના પાનમાં એક એક વારનું ભોજન ત્રિરાત્ર વ્રતના જેવું પુણ્યદાયક અને મહાપાતકોને નાશ કરનારું છે. એકાદશીના વ્રતનું જે પુણ્ય છે તે પુણ્ય ખાખરાના પાંદડામાં ભોજન કરવાનું પણ માનવામાં આવે છે. તેના વડે મનુષ્ય બધી પ્રકારના દાન અને તીર્થોનું ફળ પ્રાપ્ત કરી લે છે. કમળના પાનમાં ભોજન કરવાથી કદી નરક જોવું પડતું નથી. બ્રાહ્મણ તેમાં ભોજન કરે તો તેને વૈકુંઠ મળે છે. બ્રહ્માજીનું મહાન વૃક્ષ એટલે ખાખરો પલાશ પાપોનો નાશક અને સંપૂર્ણ કામનાઓનો દાતા છે. હે નારદ, તેનું વચ્ચેનું પાન શુદ્ર જાતિ માટે નિષિદ્ધ છે. જો શુદ્ર પલાશના વચલા પાંદડામાં ભોજન કરે છે તો તેને 14 ઇન્દ્રના આયુ સુધી નરકમાં રહેવું પડે છે. તેથી તેને વચલા પાંદડાનો ત્યાગ કરવો. હે બ્રહ્મન, જે શુદ્ર વચલા પાનમાં ભોજન કરે છે તે બ્રાહ્મણને કપિલા ગાયનું દાન કરવાથી શુદ્ધ થઈ જાય છે, અન્યથા નહીં. જો શુદ્ર પોતાના ઘરમાં કપિલા ગાયનું દોહન કરે તો તે 10,000 વર્ષ સુધી વિષ્ઠાનો કીડો થાય છે. કીટ યોનિથી છૂટ્યા બાદ તે પશુ યોનિમાં જન્મ લે છે. જે શુદ્ર કપિલ જાતિના બળદને ગાડામાં જોતરીને હાંકે છે તેને બળદના શરીર પર જેટલા રૂવા થાય છે તેટલા વર્ષો સુધી કુંભીપાક નરકમાં નાખવામાં આવે છે. જે શુદ્ર પાણી લાવવા માટે કોઈ બ્રાહ્મણને ઘરમાં મોકલે તો તે જળ મદિરા જેવું થઈ જાય છે અને તે પીનાર નરકમાં જાય છે. જે શુદ્ર બોલાવવાથી બ્રાહ્મણને ઘેર ભોજન કરે છે તેના માટે તે અન્ન અમૃત તુલ્ય હોય છે અને તે જમીને તે મોક્ષને પ્રાપ્ત થાય છે. જે શુદ્ર ભૂલવશ બીજાનું અને ખાસ કરીને બ્રાહ્મણોનું સોનું કે ચાંદી લે છે તે નરકમાં જાય છે. શુદ્રે સદા બ્રાહ્મણને દાન આપવું જોઈએ અને તેના પ્રત્યે ભક્તિ રાખવી. ખાસ કરીને ચોમાસામાં જેમ ભગવાન વિષ્ણુ આરાધનીય છે તે જ પ્રમાણે બ્રાહ્મણ પણ છે. હે નારદ, બ્રાહ્મણોની વિધિપૂર્વક પૂજા કરવી જોઈએ. ભાદ્રપદમાં તેમની મહાપૂજા થાય છે. ચોમાસામાં જમીન પર સૂઈ રહેનાર મનુષ્ય વિમાન પ્રાપ્ત કરે છે. 10,000 વર્ષ સુધી તેના શરીરને રોગ સ્પર્શ કરતા નથી. તે મનુષ્ય ઘણા ધન અને પુત્રવાળો થાય છે. તેને કદી ચર્મરોગ થતો નથી. માંગ્યા વિના આપમેળે પ્રાપ્ત થયેલા અન્નનું ભોજન કરવાથી વાવડી અને કૂવો બનાવરાવવાનું ફળ મળે છે. જે પ્રાણીઓની હિંસા છોડીને કોઈ પણ પ્રાણીનો દ્રોહ કરતો નથી તે પણ ઉપર જણાવેલા પુણ્યનો ભાગી થાય છે. વેદોમાં જણાવવામાં આવ્યું છે કે અહિંસા શ્રેષ્ઠ ધર્મ છે. દાન, દયા અને દમ આ બધા ઉત્તમ ધર્મ છે. આ વાત મેં બધે જ સાંભળી છે. તેથી મોટા લોકોએ પણ પૂરો પ્રયત્ન કરીને ઉક્ત ધર્મનું પાલન કરવું જોઈએ. આ ચાતુર્માસનું વ્રત સદા મનુષ્યો દ્વારા પાલન કરવા યોગ્ય છે. હે બ્રહ્મન, બીજું વધારે કહેવાની શી જરૂર છે? આ પૃથ્વી પર જે ભગવાન વિષ્ણુના ભક્ત છે તે ધન્ય છે, તેમનું કુળ અત્યંત ધન્ય છે, તથા તેમની જાતિ પણ પરમ ધન્ય માનવામાં આવી છે. જે મનુષ્ય ભગવાનના શયન કર્યા પછી મધ એટલે મધુ ભક્ષણ કરે છે તેને મહાન પાપ લાગે છે. હવે તેને ત્યાગવાનું જે પુણ્ય છે તે પણ સાંભળો. વિવિધ પ્રકારના જેટલા પણ યજ્ઞ છે તે બધાના અનુષ્ઠાનનું ફળ તેને પ્રાપ્ત થાય છે. ચોમાસામાં દાડમ, લીંબુ અને નારિયેળનો પણ ત્યાગ કરવો. આમ કરનાર પુરુષ વિમાનમાં વિચરનારા દેવતા થઈને અંતમાં ભગવાન વિષ્ણુના વૈકુંઠ ધામને પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય ડાંગર, જવ અને ઘઉંનો ત્યાગ કરે છે તે વિધિપૂર્વક દક્ષિણા સહિત અશ્વમેઘાદિ યજ્ઞોના અનુષ્ઠાનનું ફળ પામે છે. તદુપરાંતે ધન્ય ધન ધાન્યથી સંપન્ન અનેક પુત્રો વાળો થાય છે. તુલસી દળ, તલ અને દર્ભથી તર્પણ કરવાનું ફળ કોટી ગણું બતાવ્યું છે. ખાસ કરીને ચાતુર્માસમાં તેનું ફળ બહુ વધારે હોય છે. જે ભગવાન વિષ્ણુની સામે વેદના એક કે અડધા પદનું અથવા એક કે અડધી ઋચાનું પણ ગાન કરે છે તે વાસ્તવમાં ભગવાનના ભક્ત છે. હે નારદ, જે ચોમાસામાં દહીં, દૂધ, પાંદડા, ભાજી, ગોળ અને શાક છોડી દે છે તે મોક્ષનો ભાગી થાય છે. હે મુનિ, જે મનુષ્ય દરરોજ આમળા મિશ્રિત જળથી સ્નાન કરે છે તેમને નિત્ય મહાન પુણ્ય પ્રાપ્ત થાય છે. વિધવાનો આમળાના ફળને પાપહારી કહે છે. બ્રહ્માજીએ ત્રણેય લોકને તારવા માટે પૂર્વકાળમાં આમળાની સૃષ્ટિ કરી હતી. જે મનુષ્ય ચોમાસામાં પોતાના હાથે ભોજન બનાવીને ખાય છે તે 10,000 વર્ષ સુધી ઇન્દ્રલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. જે મૌન થઈને ભોજન કરે છે તે કદી દુઃખમાં પડતો નથી. મૌન થઈને ભોજન કરવાવાળા રાક્ષસ પણ સ્વર્ગમાં ચાલ્યા જાય છે. જો રાંધેલા અન્નમાં જંતુ પડી જાય તો તે અશુદ્ધ થઈ જાય છે. જો મનુષ્ય તે અપવિત્ર અન્નને ખાઈ લે તો તે દોષનો ભાગી થઈ જાય છે. મૌન રહીને ભોજન કરનાર મનુષ્ય નિસંદેહ સ્વર્ગમાં જાય છે. જે વાતો કરતા રહીને ભોજન કરે છે તેના વાર્તાલાપથી અન્ન અશુદ્ધ થઈ જાય છે. તેથી ભોજન કરતા મૌન ધારણ કરવું જોઈએ. હે નારદ, મૌન રાખીને જે ભોજન કરવામાં આવે છે તે ઉપવાસ સમાન જાણવું જોઈએ. જે નરશ્રેષ્ઠ પ્રાણવાયુને 5 આહુતિઓ આપીને મૌન ભોજન કરે છે તેના 5 પાતક અવશ્ય નષ્ટ થઈ જાય છે. હે બ્રહ્મ, પિતૃકર્મ એટલે શ્રાદ્ધમાં સીવેલું વસ્ત્ર પહેરવું નહીં. અપવિત્ર અંગ પર પડેલું વસ્ત્ર પણ અશુદ્ધ થઈ જાય છે. મલમૂત્રનો ત્યાગ અને મૈથુન કરતા કમર અથવા પીઠ પર જે વસ્ત્ર રહે છે તે વસ્ત્રને અવશ્ય બદલી નાખવું. શ્રાદ્ધમાં તો આવા વસ્ત્રનો ત્યાગ કરવો જ ઉચિત છે. હે મુનિ, વિદ્વાન પુરુષે સદા ચક્રધારી ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. ખાસ કરીને જીતેન્દ્રિય અને પવિત્ર પુરુષોનું એ કર્તવ્ય છે. ભગવાન ઋષિકેશના શયન કર્યા પછી પાંદડાવાળા શાક, દૂધી તથા સીવેલા કપડાનો ત્યાગ કરી દેવો જોઈએ. જે ચોમાસામાં વસ્તુઓનો ત્યાગ કરે છે તે કલ્પ પર્યંત કદી નરકમાં પડતો નથી. હે વિપ્રવર, જેણે અસત્ય, ભાષણ, ક્રોધ તથા મદનો તથા પર્વના અવસર પર મૈથુનનો ત્યાગ કરી દીધો છે તે અશ્વમેઘ યજ્ઞનું ફળ પામે છે. હે વિદ્વાન, કોઈ પદાર્થને ઉપભોગમાં લાવતા પહેલા તેમાંથી થોડું બ્રાહ્મણને દાન કરવું જોઈએ. જે બ્રાહ્મણને આપવામાં આવે છે તે ધન અક્ષય થાય છે. હે બ્રહ્મણ, મનુષ્ય દાનમાં આપેલા ધનનું કોટી કોટી ગણું ફળ મેળવે છે. જે પુરુષ સદા બ્રાહ્મણની બતાવેલી ઉત્તમ વિધિ દ્વારા તથા શાસ્ત્રોક્ત નિયમોનું પાલન કરે છે તે પરમ પદને પ્રાપ્ત થાય છે. તેથી પૂર્ણ પ્રયત્ન કરીને યથાશક્તિ નિયમ અને દાન વડે દેવાધિદેવ જનાર્દનને સંતુષ્ટ કરવા જોઈએ. નારદજીએ પૂછ્યું, હે વિશ્વેશ્વર, જેના આચરણથી ભગવાન ગોવિંદ મનુષ્યો પર સંતુષ્ટ થાય છે તે બ્રહ્મચર્ય કેવું હોય છે તે કહેવાની કૃપા કરો. મહાદેવજીએ કહ્યું, હે વિદ્વાન, જે માત્ર પોતાની પત્ની સાથે જ અનુરાગ રાખે છે તેને વિદ્વાનો બ્રહ્મચારી માને છે. માત્ર ઋતુકાળમાં સ્ત્રી સમાગમ કરવાથી બ્રહ્મચર્યની રક્ષા થાય છે. જે પોતાનામાં ભક્તિ રાખનારી પત્નીનો પરિત્યાગ કરે છે તે પાપી મનુષ્ય સંસારમાં ભ્રૂણ હત્યાને પ્રાપ્ત થાય છે. ચોમાસામાં જે સ્નાન, દાન, જપ, હોમ, સ્વાધ્યાય અને દેવપૂજન કરવામાં આવે છે તે બધું અક્ષય થઈ જાય છે. જે એક કે બે વાર પુરાણ સાંભળે છે તે બધા પાપોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે. જે ભગવાનના શયન કર્યા પછી તેમના નામના જપ અને કીર્તન કરે છે તેને કરોડ ગણું ફળ મળે છે. જે બ્રાહ્મણ ભગવાન વિષ્ણુનો ભક્ત છે અને દરરોજ તેમનું પૂજન કરે છે તે જ બધામાં ધર્માત્મા તથા તે જ બધામાં પૂજ્ય છે. હે મુનિ, આ પુણ્યમય પવિત્ર અને પાપનાશક ચાતુર્માસ વ્રતના મહાત્મ્યને સાંભળવાથી મનુષ્યને ગંગા સ્નાનનું ફળ મળે છે. નારદજીએ કહ્યું, હે પ્રભુ, ચાતુર્માસ વ્રતનું ઉદ્યાપન કહો, કેમ કે ઉદ્યાપન કરવાથી જ બધું પરિપૂર્ણ થાય છે. મહાદેવજી બોલ્યા, હે મહાભાગ, જો વ્રત કરનાર માણસ વ્રત કર્યા પછી તેનું ઉદ્યાપન કરતો નથી તો તે કર્મોના યથાર્થ ફળનો ભાગી બનતો નથી. હે મુનિશ્રેષ્ઠ, તે સમયે ખાસ કરીને સુવર્ણની સાથે અન્નદાન કરવું જોઈએ, કેમ કે અન્નદાનથી તે વિષ્ણુ લોકમાં પ્રતિષ્ઠિત થાય છે. જે મનુષ્ય સંપૂર્ણ ચાતુર્માસ ખાખરાના પાતળામાં જમે છે તેને ઉદ્યાપન સમયે ઘી સાથે ભોજનના પદાર્થો બ્રાહ્મણને દાન કરવા, જો તેણે અયાચિત વ્રત માગ્યા વિના આપમેળે પ્રાપ્ત અન્નનું ભોજન કર્યું હોય તો સુવર્ણયુક્ત વૃષભનું દાન કરવું. હે મુનિશ્રેષ્ઠ, અડદનો ત્યાગ કરનાર પુરુષે વાછરા સહિત ગાયનું દાન કરવું. આમળા મિશ્રિત જળથી સ્નાનનો નિયમ લેનાર મનુષ્યએ એક માસ એટલે એક ગ્રામ સોનાનું દાન કરવું. ફળોના ત્યાગનો નિયમ કરનારે ફળોનું દાન કરવું. ધાન્યના ત્યાગનો નિયમ હોય તો તે ધાન્યના ત્યાગનો નિયમ હોય તો કોઈ પણ અન્ન અથવા અગ્નિના ચોખાનું દાન કરવું. ભૂમિસેનના નિયમનું પાલન કરનારે રૂના ગાદલાનું તકિયા સાથે સૈયાદાન કરવું. હે દ્વિજવર, જેને ચાતુર્માસમાં બ્રહ્મચર્યનું પાલન કર્યું છે તેને ભક્તિપૂર્વક બ્રાહ્મણ દંપતીને ભોજન કરાવવું જોઈએ. એ ઉપરાંત ઉપભોગની અન્ય સામગ્રી, દક્ષિણા, શાક અને મીઠું દાનમાં આપવું. દરરોજ તેલ ચોળ્યા વિના સ્નાન કરનારનો નિયમ લેનાર મનુષ્ય ઘી અને સૂતનું દાન કરવું. નખ અને કેસ રાખવાના નિયમનું પાલન કરનારે દર્પણનું દાન કરવું. જો પગરખા પહેરવાની છોડી દીધા હોય તો ઉદ્યાપન સમયે પગરખાનું દાન કરવું જોઈએ. જેણે દરરોજ દીપદાન કર્યું હોય તે ઉદ્યાપનમાં સોનાનો દીપ બનાવડાવીને તેમાં ઘી ભરીને વિષ્ણુ ભક્ત બ્રાહ્મણને આપીએ ત્યારે એવો ઉદ્દેશ્ય હોવો જોઈએ કે મારું વ્રત પૂર્ણ થઈ જાય. પાન ન ખાવાનો નિયમ લીધો હોય તો સુવર્ણ સહિત કપૂરનું દાન કરવું. હે દેવીશ્રેષ્ઠ, આ પ્રમાણે નિયમ દ્વારા જ્યારે જ્યારે જેનો પરિત્યાગ કર્યો હોય તે પરલોકમાં સુખ પ્રાપ્તિની ઈચ્છાથી વિશેષ રૂપે દાન આપે. પહેલા સ્નાન વગેરે કરીને ભગવાન વિષ્ણુની સમક્ષ ઉદ્યાપન કરવું જોઈએ. શંખ, ચક્ર અને ગદા ધારણ કરવાવાળા ભગવાન વિષ્ણુ આદિ અને અંતરહિત છે, તેમની સામે ઉદ્યાપન કરવાથી વ્રત પરિપૂર્ણ થાય છે. અધ્યાય 27 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.